શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 105. રુકમાંગદના રાજ્યમાં એકાદશી વ્રતના પ્રભાવથી સૌનું વૈકુંઠ ગમન, યમરાજ વગેરેનું ચિંતિત થવું, નારદજી સાથે તેમનો વાર્તાલાપ તથા બ્રહ્મલોક ગમન. ઋષિ બોલ્યા, હે સુતજી, હવે ભગવાન વિષ્ણુની આરાધના કર્મનું વિસ્તારથી વર્ણન કરો, જેનાથી ભગવાન સંતુષ્ટ થઈને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરે છે. ભગવાન લક્ષ્મીપતિ સંપૂર્ણ જગતના સ્વામી છે. આ ચરાચર જગત તેમનું સ્વરૂપ છે. તે સમસ્ત પાપ સમૂહનો નાશ કરનારા ભગવાન શ્રી હરિ ક્યાં કર્મથી પ્રસન્ન થાય છે? શ્રોતિએ કહ્યું, હે બ્રાહ્મણ, ધરણીધર ભગવાન ઋષિકેશ ભક્તિથી જ વશ થાય છે, ધનથી નહીં. ભક્તિભાવથી પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ સર્વ મનોરથ પૂર્ણ કરી દે છે. તેથી હે બ્રાહ્મણો, ચક્ર સુદર્શનધારી ભગવાન શ્રી હરિની સદા ભક્તિ કરવી જોઈએ. માત્ર જળથી પણ પૂજન કરવાથી ભગવાન જગન્નાથ સંપૂર્ણ ક્લેશોનો નાશ કરી દે છે. જેમ તરસ્યો માણસ જળથી તૃપ્ત થાય છે, તે જ પ્રમાણે તે પૂજનથી ભગવાન તુરંત સંતુષ્ટ થઈ જાય છે. હે બ્રાહ્મણો, આ વિષયમાં એક પાપનાશક ઉપાખ્યાન સાંભળવામાં આવે છે, જેમાં મહર્ષિ ગૌતમની સાથે રાજા રૂકમાંગદના સંવાદનું વર્ણન છે. પ્રાચીન કાળમાં રૂકમાંગદ નામે પ્રસિદ્ધ એક ચક્રવર્તી રાજા થઈ ગયા. તેઓ પ્રાણી માત્ર પ્રત્યે ક્ષમાભાવ રાખતા હતા. ક્ષીરસાગરમાં શયન કરનારા ભગવાન વિષ્ણુ તેમના પ્રિય આરાધ્ય દેવ હતા. તેઓ ભગવદ્ ભક્ત તો હતા જ, સદા એકાદશી વ્રતનું પાલનમાં તત્પર રહેતા હતા. રાજા રૂકમાંગદ આ જગતમાં દેવેશ્વર ભગવાન પદ્મનાભ સિવાય બીજા કોઈને જોતા ન હતા, અર્થાત તેમની સર્વત્ર ભગવદ્ દ્રષ્ટિ હતી. તેઓ એકાદશીના દિવસે હાથી પર નગારું મૂકીને ચારે બાજુ ડુંડી પીટાવતા હતા, કે એટલે કે ઢોલ પીટાવતા હતા, ચારે બાજુ ડુંડી પીટાવતા હતા કે આજે એકાદશી તિથિ છે. આજના દિવસે 8 વર્ષથી ઉપરના અને 85 વર્ષથી ઓછી આયુષ્યના જે મનુષ્ય ભોજન કરશે તે મારા દંડને પાત્ર થશે, તેને નગરમાંથી કાઢી મૂકવામાં આવશે. બીજાઓની તો વાત જ ક્યાં છે. પિતા, ભાઈ, પુત્ર, પત્ની અને મારો મિત્ર હોય તો પણ જો તે એકાદશીના દિવસે ભોજન કરશે તો તેને કઠોર દંડ આપવામાં આવશે. આજે ગંગાજીના જળમાં ડૂબકી મારો, શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન આપો. હે દ્વિજવરો, રાજાએ આ પ્રમાણે જાહેરાત કર્યા પછી બધા લોકો એકાદશી કરીને ભગવાન વિષ્ણુના લોકમાં જવા લાગ્યા. હે બ્રાહ્મણો, આ પ્રમાણે વૈકુંઠ લોકનો માર્ગ લોકોથી ભરાઈ ગયો. તે રાજાના રાજ્યમાં જે લોકોને મૃત્યુ થતું હતું તે બધા ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યા જતા હતા. હે બ્રાહ્મણો, સૂર્યનંદન પ્રેતરાજ યમ દયનીય સ્થિતિમાં પહોંચી ગયા હતા. ચિત્રગુપ્તને તે સમયે લખવા વાંચવાના કામથી છૂટી મળી ગઈ હતી. લોકોના પૂર્વકર્મના બધા લેખ ભૂસી નાખવામાં આવ્યા હતા. મનુષ્ય પોતાના ધર્મના પ્રભાવથી ક્ષણભરમાં વૈકુંઠ ધામમાં ચાલ્યા જતા હતા. બધા નરક સુના થઈ ગયા હતા. ક્યાંય કોઈ પાપી જીવ જોવા મળતો ન હતો. બાર સૂર્યના તેજથી તપ્ત થનારો યમલોકનો માર્ગ નષ્ટ થઈ ગયો. બધા લોકો ગરુડ પર બેસીને ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યા જતા હતા. મૃત્યુલોકના માનવ એકમાત્ર એકાદશી સિવાય બીજું કોઈ વ્રત વગેરે જાણતા ન હતા. નરકમાં પણ સન્નાટો છવાઈ ગયો. ત્યારે એક દિવસ નારદજીએ ધર્મરાજ પાસે જઈને આ પ્રમાણે કહ્યું. નારદજી બોલ્યા, હે રાજન, નરકોના આંગણામાં પણ કોઈ પ્રકારની ચીસો સંભળાતી નથી. આજકાલ લોકોના કર્મોના હિસાબ પણ લખાતા નથી. ચિત્રગુપ્તજી મુનિની જેમ મૌન સાધીને કેમ બેઠા છે? શું કારણ છે કે આજે તમારે ત્યાં માયા અને દંભને વશીભૂત થઈને દુષ્કર્મોમાં તત્પર રહેનારા પાપીઓ આવતા નથી? મહાત્મા નારદના પ્રમાણે પૂછવાથી સૂર્યપુત્ર ધર્મરાજે થોડા દયનીય ભાવે કહ્યું. યમ બોલ્યા, નારદજી, આ સમય પૃથ્વી પર જે રાજા રાજ્ય કરી રહ્યા છે તે પુરાણ પુરુષોત્તમ ભગવાન ઋષિકેશનો ભક્ત છે. રાજેશ્વર રૂકમાંગદ પોતાના રાજ્યના લોકોને નગારું વગાડીને સાવધાન કરે છે કે એકાદશીએ ભોજન કરશો નહીં. જે મનુષ્ય તે દિવસે ભોજન કરશે તે દંડને પાત્ર થશે. તેથી બધા લોકો એકાદશી સંયુક્ત એટલે દ્વાદશી વ્રત કરે છે. હે મનુશ્રેષ્ઠ, જે લોકો કોઈ બહાને પણ એકાદશી સંયુક્ત દ્વાદશી વ્રત કરે છે તેઓ વૈષ્ણવ ધામમાં જાય છે. સારાંશ એ છે કે એકાદશી સંયુક્ત દ્વાદશી વ્રતના સેવનથી બધા લોકો વૈકુંઠ ધામમાં જઈ રહ્યા છે. હે દ્વિજશ્રેષ્ઠ, તે રાજાએ આ સમયે મારા માર્ગને બંધ કરી દીધો છે, તેથી મારા લેખકોએ લખવાનું કામ ઢીલું કરી દીધું છે. હે મહામુને, આ સમયે હું લાકડાના મૃગની જેમ બિનઉપયોગી થઈ ગયો છું. હવે હું આ લોકપાલ પદનો ત્યાગ કરી દેવા ઈચ્છું છું. મારો આ દુઃખ કહેવા માટે હું બ્રહ્માજી પાસે જઈશ. કોઈ કાર્ય માટે નિયુક્ત થયેલો સેવક કામ ન હોય તો પણ જો તે પદ પર બેસી રહે અને બેકાર રહીને માલિકના ધનનો ભોગ કરે છે, તે અવશ્ય નરકમાં જાય છે. શ્રોતી કહે છે, હે બ્રાહ્મણો, આ પ્રમાણે કહીને યમરાજ, દેવર્ષિ, નારદ અને ચિત્રગુપ્ત સાથે બ્રહ્માજીના ધામમાં ગયા. ત્યાં તેમણે જોયું કે બ્રહ્માજી મૂર્ત અને અમૂર્ત જીવોથી ઘેરાઈને બેઠા છે. તે સંપૂર્ણ વેદોના આશ્રય, જગતની ઉત્પત્તિના કારણ તથા સર્વના પિતામહ છે. તેમનો સ્વતઃ પ્રાદુર્ભાવ થયો છે. તેઓ સંપૂર્ણ પ્રાણીઓના નિવાસસ્થાન અને પાપ રહિત છે. ઓમકાર તેમનું જ નામ છે. તેઓ પવિત્ર વસ્તુઓના આધાર, હંસ એટલે વિશુદ્ધ આત્મા અને દર્ભ, કમંડળ વગેરે ચિહ્નોથી યુક્ત છે. અનેક અનેક લોકપાલો અને દિક્પાલો બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા છે. ઇતિહાસ, પુરાણ અને વેદો સાકાર રૂપે ઉપસ્થિત રહીને તેમની સેવા કરી રહ્યા છે. તે બધાની વચ્ચે યમરાજે લજવાતી નવવધુની જેમ પ્રવેશ કર્યો. તેમનું મુખ નીચે નમી ગયેલું હતું અને તેમની દ્રષ્ટિ નીચે તરફ હતી. બ્રહ્માજીની સભામાં બેઠેલા લોકો દેવર્ષિ, નારદજી તથા ચિત્રગુપ્તની સાથે યમરાજને ત્યાં ઉપસ્થિત જોઈને આશ્ચર્યચકિત દ્રષ્ટિથી જોતા રહીને પરસ્પર કહેવા લાગ્યા, શું આ સૂર્યપુત્ર યમરાજ અહીં લોકપિતા બ્રહ્માજીના દર્શન કરવા પધાર્યા છે? શું તેમની પાસે આ સમય બીજું કોઈ કામ જ નથી? આમને તો એક ક્ષણનો પણ સમય મળતો નથી. આ સૂર્યનંદન યમ સદા પોતાના કાર્યોમાં વ્યસ્ત રહે છે. તેમ છતાં આજે અહીં કઈ રીતે આવી ગયા? દેવતાઓ કુશળ તો છે ને? સૌથી મોટું આશ્ચર્ય તો એ લાગે છે કે આ લેખક મહોદય ચિત્રગુપ્તજી બહુ જ દીનતા સાથે અહીં આવ્યા છે અને તેમના હાથમાં જે પાટી છે, જેના પર જીવોના શુભાશુભ કર્મ લખવામાં આવે છે, તે બધા લેખ ભૂસી નાખવામાં આવ્યા છે. આજ સુધી કોઈ પણ ધર્માત્માએ એમના લખેલા લેખને ભૂસ્યા નથી. આજ સુધી જે વાત જોવા કે સાંભળવામાં આવી નથી, તે અહીં પ્રત્યક્ષથી દેખાય છે. હે બ્રાહ્મણ, બ્રહ્માજીના સભાસદો આ પ્રમાણે વાતો કરી રહ્યા હતા. તે સમયે સંપૂર્ણ પ્રાણીઓનું શાસન કરનારા સૂર્યપુત્ર યમ પિતામહના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, દેવેશ્વર, મારો બહુ તિરસ્કાર થયો છે. મારી પાટી પર જે કાંઈ લખેલું હતું બધું ભૂસી નાખવામાં આવ્યું છે. હે કમલાસન, તમારા જેવા સ્વામીની હયાતીમાં હું પોતાને અનાથ જોઈ રહ્યો છું. હે દ્વિજવરો, આ પ્રમાણે કરીને ધર્મરાજ મૌન થઈ ગયા. પછી ઉદાર ચિત્તવાળા લોકમૂર્તિ વાયુદેવે પોતાની સુંદર તથા દીર્ઘ ભુજાઓથી યમરાજના સંદેહનું નિવારણ કરતા રહીને તેમને ધીરે ધીરે ઉઠાવીને તે ધર્મરાજ અને ચિત્રગુપ્તને આસન પર બેસાડ્યા. અધ્યાય 105 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.